पारा नंबर बे सयकूल મૂર્ખ લોકો જરૂર કહેશે આમને શું થયું કે પહેલાં આ જે કિબલા તરફ મુખ કરીને નમાઝ પડતા હતા તેનાથી અચાનક ફરી બેઠા. હે નબી, એમને કહો પૂર્વ અને પશ્ચિમ સર્વ અલ્લાહના છે. અલ્લાહ જેને ઈચ્છે છે સીધો માર્ગ દેખાડી દે છે. અને આવી રીતે અમે તમોને મુસલમાનોને એક ઉમ્મતે વસ્ત બનાવ્યા છે જેથી તમે દુનિયાના લોકો ઉપર સાક્ષી રહો અને પૈગંબર તમારી ઉપર સાક્ષી રહે. પહેલાં જે તરફ તમે મુખ કરતા હતા તેને તો અમે કેવળ એ જોવા માટે કિબલા ઠેરવ્યો હતો કે કોણ પૈગંબરનું અનુસરણ કરે છે અને કોણ પાછા પગે ફરી જાય છે. આ બાબત હતી તો ખૂબ અઘરી, પણ એ લોકોના માટે જરા પણ અઘરી પુરવાર ન થઈ જેમને અલ્લાહે માર્ગદર્શન આપેલું હતું. અલ્લાહ તમારા આ ઈમાનને કદાપી વ્યર્થ કરશે નહીં. ખાતરી રાખો કે તે લોકો માટે અનહદ માયાળું અને કૃપાળું છે. હે નબી, તમારું વારંવાર આકાશની તરફ મુખ કરવું અમે જોઈ રહ્યા છીએ. લો, અમે એ કિબલાની તરફ તમને ફેરવી દઈએ છીએ જેને તમે પસંદ કરો છો. મસ્જિદે હરામ તરફ મુખ ફેરવી દો. હવે તમે ગમે ત્યાં હો તેની તરફ મુખ કરીને નમાઝ પડજો. આ લોકો કે જેમને ગ્રંથ આપવામાં આવ્યો હતો તેઓ સારી રીતે જાણે છે કે કિબલાને ફેરવવાનો આ હુકમ એમના રબની જ તરફથી છે અને સાચો છે, પરંતુ આમ છતાં જે કંઈ આ લોકો કરી રહ્યા છે અલ્લાહ એનાથી ગાફેલ નથી. તમે આ ગ્રંથવાળાઓ સમક્ષ ચાહો એ નિશાની લઈ આવો, તેઓ તમારા કિબલાનું અનુસરણ કરવા લાગે એ શક્ય નથી, અને તમારા માટે પણ એ શક્ય નથી કે એમના કિબલાનું અનુસરણ કરો. અને એમના પૈકીનું કોઈ જૂથ પણ બીજાના કિબલાના અનુસરણ માટે તૈયાર નથી. અને જો તમે આ જ્ઞાન પછી પણ કે જે તમારી પાસે આવી ચૂક્યું છે એમની ઈચ્છાઓનું અનુસરણ કર્યું તો બેશક તમારી ગણના જુલમીઓમાં થશે. જે લોકોને અમે ગ્રંથ આપ્યો છે તેઓ આ સ્થળને કે જેને કિબલા બનાવવામાં આવ્યું છે એવી રીતે ઓળખે છે જેવી રીતે પોતાના બાળકોને ઓળખે છે, પરંતુ એમના પૈકી એક જૂથ ઈરાદાપૂર્વક સત્યને છુપાવી રહ્યું છે. આ તદ્દન સત્ય વાત છે તમારા રબ તરફથી, તેથી આના વિશે કદાપી કોઈ શંકા ન કરો. દરેકને માટે એક દિશા છે જેની તરફ તે મુખ કરે છે, પછી તમે સત્કાર્યો તરફ આગળ વધો. તમે ગમે ત્યાં હશો અલ્લાહ તમને સૌને શોધી કાઢશે, કોઈ વસ્તુ તેની શક્તિ બહાર નથી. તમે જ્યાંથી પણ પસાર થાઓ તમારું મુખ એટલે કે નમાઝ વખતે મસ્જિદે હરામ તરફ ફેરવી દો, કારણ કે આ તમારા રબનો તદ્દન સાચો નિર્ણય છે અને અલ્લાહ તમારા કાર્યોથી બેખબર નથી. وحيث ما كنت تهتدون અને તમે જ્યાંથી પણ પસાર થાઓ તમારું મુખ મસ્જિદ હરામ તરફ જ ફેરવો અને જ્યાં પણ તમે હોવ તેની તરફ મુખ રાખી નમાઝ પઢો જેથી લોકોને તમારી વિરુદ્ધ કોઈ દલીલ ન મળે હા તેમના પૈકી જે લોકો જુલમી છે તેઓ કોઈ હાલતમાં બોલતા બંધ નહીં થાય તો તેમનાથી તમે ડરો નહીં બલકે મારાથી ડરો અને એટલા માટે કે હું તમારી ઉપર મારી નિયમત પૂર્ણ કરી દઉં અને એ આશાએ કે મારા આ હુકમના પાલનથી તમે એવી જ રીતે સફળતાનો માર્ગ મેળવશો જેવી રીતે તમને આ વસ્તુથી સફળતા મળી કે અમે તમારી વચ્ચે ખુદ તમારામાંથી એક રસૂલ મોકલ્યો જે તમને અમારી આયતો સંભળાવે છે તમારા જીવન શુદ્ધ કરે છે તમને ગ્રંથ અને ડહાપણનું શિક્ષણ આપે છે અને તમને એ વાતો શીખવાડે છે જે તમે જાણતા ન હતા એટલા માટે તમે મને યાદ રાખો હું તમને યાદ રાખીશ અને મારા આભારી થાઓ અને આપકારી ન બનો એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો ધૈર્ય અને નમાઝની મદદ લો અલ્લાહ ધૈર્યવાન લોકોની સાથે છે અને જે લોકો અલ્લાહના માર્ગમાં મૃત્યુ પામે તેમને મૃત ન કહો એવા લોકો તો હકીકતમાં હયાત છે પરંતુ તમને એમની હયાતનું ભાન નથી અને અમે ભય ભૂખ જાનમાલના નુકસાન અને ઉપજોમાં નુકસાન વડે ચોક્કસ તમારી પરીક્ષા કરીશું આ સંજોગોમાં જે લોકો ધીરજ રાખે અને જ્યારે કોઈ મુસીબત આવી પડે તો કહે અમે અલ્લાહના જ છીએ અને અલ્લાહની જ તરફ અમારે પાછા ફરવાનું છે ઉલાઇકા અલયહિમ સલાવાતુમ મિર ربهم ورحمة وأولئك هم المهتدون. તેમને ખુશખબર આપી દો, તેમની ઉપર એમના રબ તરફથી મોટી બક્ષિશો થશે, તેની કૃપા તેમની ઉપર છાંયડો કરશે, અને આવા જ લોકો સીધા માર્ગે ચાલનારા છે. બેશક સફા અને મરવા અલ્લાહની નિશાનીઓમાંથી છે, તો જે વ્યક્તિ બૈતુલ્લાહની હજ અથવા ઉમરા કરે તેના માટે આ બંને ટેકરીઓ વચ્ચે સહી કરવી એટલે કે દોડવું કોઈ ગુનો નથી, અને જે સ્વેચ્છાએ કોઈ સત્કાર્ય કરશે અલ્લાહને તેની ખબર છે અને તે તેની કદર કરનાર છે. જે લોકો અમારા ઉતારેલા સ્પષ્ટ શિક્ષણ અને માર્ગદર્શનને છુપાવે છે, એ પછી પણ કે અમે એમને સર્વ માનવોના માર્ગદર્શન માટે અમારા ગ્રંથમાં વર્ણવી ગયા છે, ખાતરી રાખો કે અલ્લાહ પણ તેમની ઉપર ફિટકાર કરે છે, અને સર્વ ફિટકાર કરનારાઓ પણ તેમની ઉપર ફિટકાર કરે છે. અલબત્ત જેઓ આ વર્તન છોડી દે અને પોતાનું વર્તન સુધારી લે અને જે કંઈ છુપાવતા હતા તેને વર્ણવા લાગે તેમને હું માફ કરી દઈશ, અને હું મોટો દરગુજર કરનાર અને દયાળુ છું. إن الذين كفروا وماتوا وهم كفار أولئك عليهم لعنة الله والملائكة والناس أجمعين. જે લોકોએ કુફરનો માર્ગ અપનાવ્યો અને કુફરીની અવસ્થામાં જ મૃત્યુ પામ્યા તેમની ઉપર અલ્લાહ અને ફરિશ્તાઓ અને સૌ મનુષ્યોની ફિટકાર છે. આજ ફિટકારની હાલતમાં તેઓ સદાય રહેશે, ન તેમની સજામાં ઘટાડો કરવામાં આવશે અને ન તો તેમને પછી બીજી મહેતલ આપવામાં આવશે. તમારો ખુદા એક જ ખુદા છે, રહેમાન અને રહીમ સિવાય બીજો કોઈ ખુદા નથી. ઇન્ફી આ હકીકતને ઓળખવા માટે જો કોઈ નિશાની અને ઓળખ જોઈતી હોય તો જે લોકો બુદ્ધિશાળી છે તેમના માટે આકાશો અને ધરતીની રચનામાં રાત અને દિવસના સતત એકબીજા પછી આવવામાં એ વહાણોમાં જે મનુષ્યના લાભની વસ્તુઓ લઈ નદીઓ અને સમુદ્રોમાં ચાલે છે, વરસાદના એ પાણીમાં જેને અલ્લાહ ઉપરથી વરસાવે છે, પછી તેના વડે મૃત ધરતીને જીવન બક્ષે છે અને પોતાની આ જ વ્યવસ્થાને કારણે ધરતીમાં દરેક પ્રકારના પ્રાણીઓને ફેલાવે છે, હવાઓના ફેરફારમાં અને એ વાદળોમાં જે આકાશો અને ધરતી વચ્ચે હુકમને આધીન બનાવીને રાખવામાં આવ્યા છે, તેમાં કેટલીય નિશાનીઓ છે. પરંતુ ખુદાના એકાકી હોવા ઉપર દલીલ કરનારી આ તદ્દન સ્પષ્ટ નિશાનીઓ હોવા છતાં પણ કેટલાક લોકો એવા છે જેઓ અલ્લાહ સિવાય બીજાઓને તેના સમકક્ષ બનાવે છે અને તેઓ તેમને એટલા ચાહે છે જેટલું અલ્લાહને ચાહવું જોઈએ. જો કે ઈમાનવાળા લોકો સૌથી વધુ અલ્લાહને ચાહે છે. કદાચ જે કંઈ સજાને સામે જોઈને તેમને સૂઝવાનું છે તે આજે જ આ જુલમીઓને સૂઝી જાય કે તમામ તાકાત અને સર્વ અધિકારો અલ્લાહ જ ધરાવે છે અને આ કે અલ્લાહ સજા આપવામાં પણ ઘણો સખત છે. જ્યારે તે સજા આપશે તે વખતે હાલત એ હશે કે એ જ આગેવાનો અને નેતાઓ જેમનું દુનિયામાં અનુસરણ કરવામાં આવ્યું હતું પોતાના અનુયાયીઓ સાથે સંબંધનો ઇનકાર કરશે, પરંતુ સજા પામીને રહેશે અને એમના સર્વ સંબંધો તૂટી જશે. વકાલ લઝીના اتبعوا لو أن لنا كرة فنتبرأ منهم كما تبرأوا منا كذلك يريهم الله أعمالهم حسرات عليهم وما هم بخارجين من النار. અને એ લોકો જેઓ દુનિયામાં એમનું અનુસરણ કરતા હતા કહેશે કે કદાચ અમને ફરી એક તક આપવામાં આવત તો જેવી રીતે આજે આ અમારી સાથે નિસ્બત હોવાનો ઇનકાર કરી રહ્યા છે એવી જ રીતે અમે પણ દેખાડી દેત કે અમને પણ તેમની સાથે કોઈ નિસ્બત નથી. આમ અલ્લાહ આ લોકોના એ કર્મો જે તેઓ દુનિયામાં કરી રહ્યા છે તેમની સમક્ષ એવી રીતે લાવશે કે તેઓ પસ્તાવો અને અફસોસ કરતા રહેશે, પરંતુ આગમાંથી નીકળી શકશે નહીં. લોકો, ધરતી ઉપર જે હલાલ અને પાક એટલે કે શુદ્ધ વસ્તુઓ છે તે ખાઓ અને શેતાનના પગલે ન ચાલો, તે તમારો ઉઘાડો શત્રુ છે. તમને બુરાઈ અને નિર્લજ્જતાની આજ્ઞા આપે છે અને તે શીખવાડે છે કે તમે અલ્લાહના નામે એ વાતો કહો જેમના વિશે તમને જ્ઞાન નથી કે તે અલ્લાહે ફરમાવેલી છે. તેમને જ્યારે કહેવામાં આવે છે કે અલ્લાહે જે આદેશો ઉતાર્યા છે તેનું પાલન કરો તો જવાબ આપે છે કે અમે તો એ જ પદ્ધતિનું અનુસરણ કરીશું જેના ઉપર અમે અમારા પૂર્વજોને જોયા છે. તો જો એમના પૂર્વજોએ અક્કલનો જરાય ઉપયોગ ન કર્યો હોય અને સાચો માર્ગ ન પામ્યા હોય તો શું ત્યાર પછી પણ તેઓ તેમનું જ અનુસરણ કરી દેશે? ومثل الذين كفروا كمثل الذي ينعق بما لا يسمع إلا دعاء ونداء આ લોકો જેમણે અલ્લાહના બતાવેલા રસ્તા ઉપર ચાલવાનો ઇનકાર કરી દીધો છે તેમની સ્થિતિ બિલકુલ એવી છે જેમ કે ભરવાડ ઢોરને બોલાવે છે અને તેઓ હાકોટા સિવાય કંઈ પણ સાંભળતા નથી. તેઓ બહેરા છે, મૂંગા છે, આંધળા છે, આથી કોઈ વાત તેમને સમજાતી નથી. ما હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જો તમે ખરેખર અલ્લાહની જ બંદગી કરવાવાળા છો તો જે શુદ્ધ વસ્તુઓ અમે તમને બક્ષી છે તે વિના સંકોચે ખાઓ અને અલ્લાહનો આભાર માનો. અલ્લાહ તરફથી જો કોઈ મનાઈ તમારી ઉપર છે તો તે એ છે કે મૂળદાલ ન ખાઓ, લોહી અને ડુક્કરના માંસથી દૂર રહો, અને કોઈ એવી વસ્તુ ન ખાઓ જેની ઉપર અલ્લાહ સિવાય બીજા કોઈનું નામ લેવામાં આવ્યું હોય. હા, જે વ્યક્તિ મજબૂરીની સ્થિતિમાં હોય અને તે આમાંથી કોઈ વસ્તુ ખાઈ લે પણ તે કાનૂન ભંગનો ઈરાદો ધરાવતી ન હોય અથવા જરૂરિયાતની હદ ન વટાવી જાય તો તેની ઉપર કોઈ ગુનો નથી. અલ્લાહ ક્ષમા આપનારો અને કૃપાળુ છે. સાચું એ છે કે જે લોકો એ આદેશોને છુપાવે છે જે અલ્લાહે પોતાના ગ્રંથમાં ઉતાર્યા છે અને દુનિયાના નજીવા ફાયદા માટે તેમને વેચી દે છે, તેઓ હકીકતમાં પોતાના પેટ આગથી ભરી રહ્યા છે. કયામતના દિવસે અલ્લાહ કદાપી તેમની સાથે વાત નહીં કરે, ન તેમને પવિત્ર ઠેરવશે, અને તેમના માટે પીડાકારી સજા છે. આ એ લોકો છે જેમણે માર્ગદર્શનના બદલે પથભ્રષ્ટતા અને ક્ષમાને બદલે સજા વહોરી દીધા. કેવી વિચિત્ર છે તેમની હિંમત કે જહન્નમની સજા સહન કરવા તૈયાર છે. આ બધું એટલા માટે થયું કે અલ્લાહે તો તદ્દન સત્ય મુજબ ગ્રંથ ઉતાર્યું હતું, પરંતુ જે લોકોએ ગ્રંથમાં મતભેદ ઉભા કર્યા તેઓ પોતાના વાદવિવાદમાં સત્યથી ઘણા દૂર નીકળી ગયા. ليس البر أن تولوا وجوهكم قبل المشرق والمغرب ولكن البر من آمن بالله واليوم الآخر ولكن البر وَمَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَى حُبِّهِ ذَوِي الْقُرْبَى وَالْيَتَامَى وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصلاة وآتى الزكاة والموفون بعهدهم إذا عاهدوا والصابرين في البأس والضراء وحين البأس أولئك الذين صدقوا وأولئك هم المتقون. نیکی یہ نہ تھی کہ تمہیں تمہارا مکھ પૂર્વ તરફ કરી લીધા કે પશ્ચિમ તરફ, બલકે નેકી એ છે કે મનુષ્ય અલ્લાહને અને અંતિમ દિવસ અને ફરિશ્તાઓને અને અલ્લાહે ઉતારેલા ગ્રંથ અને તેના પયગંબરોને હૃદયપૂર્વક માને અને અલ્લાહના પ્રેમમાં પોતાનું પ્રિય ધન સગાઓ અને અનાથો માટે, મોહતાજો અને મુસાફરો માટે, મદદ માટે હાથ લંબાવનારાઓ માટે અને ગુલામોની મુક્તિ માટે ખર્ચ કરે, નમાઝ કાયમ કરે અને ઝકાત આપે. અને નેક એ લોકો છે કે જ્યારે વચન આપે તો તેને પૂરો કરે, અને તંગી તથા મુસીબતમાં અને સત્ય તથા અસત્યની લડાઈમાં ધૈર્ય રાખે. આ છે સાચા લોકો, અને આ જ લોકો સંયમી એટલે કે મુત્તકી છે. القتل الحر بالحر والعبد بالعبد والأنثى بالأنثى فمن عفي له من أخيه شيء فاتباع فمن اعتدى بعد ذلك فله عذاب أليم. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, તમારા માટે ખૂનના ખટલાઓમાં કિસાસ એટલે કે સમાન બદલાનો હુકમ લખી દેવામાં આવ્યો છે. સ્વતંત્ર મનુષ્યે ખૂન કર્યું હોય તો તે સ્વતંત્ર મનુષ્યથી જ બદલો લેવામાં આવે. ગુલામ ખૂની હોય તો તે ગુલામની જ કતલ કરવામાં આવે, અને સ્ત્રી આ ગુનાનું આચરણ કરે તો તે સ્ત્રી પાસેથી જ કિસાસ લેવામાં આવે. હા, જો કોઈ હત્યારાને તેનો ભાઈ કંઈક માફ કરવા માટે તૈયાર હોય તો ભલી પદ્ધતિ અનુસાર ખૂનનો બદલો નક્કી કરવો જોઈએ. અને હત્યારા માટે એ જરૂરી છે કે પ્રમાણિકતાપૂર્વક લોહીની કિંમત ચૂકવે. આ તમારા રબ તરફથી છૂટછાટ અને મહેરબાની છે. આમ છતાં પણ જો કોઈ અતિરેક કરે તેના માટે પીડાકારી સજા છે. વલકુમ ફી બુદ્ધિશાળીઓ, તમારા માટે કિસાસમાં જીવન છે. આશા છે કે તમે આ કાયદાના ભંગથી બચતા રહેશો. તમારી ઉપર ફરજિયાત બનાવવામાં આવ્યું છે કે જ્યારે તમારામાંથી કોઈના મૃત્યુનો સમય આવે અને તે પોતાની પાછળ સંપત્તિ મૂકી જઈ રહ્યો હોય તો મા બાપ અને સગાઓ માટે ભલી પદ્ધતિએ વસિયત કરે. આ ફરજિયાત બનાવવામાં આવ્યું છે અલ્લાહથી ડરનારા લોકો માટે. પછી તેમણે વસિયત સાંભળી અને પાછળથી તેને ફેરવી નાખી તો આનો ગુનો એ ફેરવવાવાળાઓ ઉપર હશે. અલ્લાહ બધું સાંભળે છે અને જાણે છે. અલબત્ત જેને એ આશંકા હોય કે વસિયત કરનારે અજાણતામાં અથવા ઇરાદાપૂર્વક અન્યાય કર્યો છે અને પછી વસિયતમાં ફેરફાર કરીને પક્ષકારો વચ્ચે તે સુમેળ કરાવે તો તેની ઉપર કોઈ ગુનો નથી. અલ્લાહ ક્ષમા કરનાર અને કૃપાળુ છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, તમારા માટે રોઝા ફરજિયાત બનાવવામાં આવ્યા જેવી રીતે તમારી અગાઉ નબીઓના અનુયાયીઓ માટે ફરજિયાત બનાવવામાં આવ્યા હતા. આનાથી આશા છે કે તમારામાં તકવા એટલે કે સંયમનો ગુણ પેદા થશે. કેટલાક નિયત દિવસોના રોજા છે. જો તમારા પૈકી કોઈ બીમાર હોય અથવા મુસાફરીમાં હોય તો બીજા દિવસોમાં આટલી જ સંખ્યા પૂરી કરી લે. અને જે લોકો રોજા રાખવાની શક્તિ ધરાવતા હોય છતાં ન રાખે તો તેઓ ફિદ્યા એટલે કે બદલો આપે. એક રોજાનો ફિદ્યો એક મોહતાજને ભોજન કરાવવું છે. અને જે કોઈ સ્વેચ્છાએ કંઈક વધુ ભલાઈ કરે તો આ તેના માટે જ વધુ સારું છે. પરંતુ જો તમે સમજો તો તમારા હિતમાં વધુ સારું એ છે કે તમે રોઝા રાખો. રમઝાન એ મહિનો છે જેમાં કુરાન ઉતારવામાં આવ્યું, જે માનવ જાત માટે સંપૂર્ણ માર્ગદર્શન છે અને એવું સ્પષ્ટ શિક્ષણ ધરાવે છે જે સીધો માર્ગ દેખાડનારું અને સત્ય અને અસત્યનો ફરક સ્પષ્ટ કરી દેનારું છે. એટલા માટે હવેથી જે વ્યક્તિ આ મહિનો પામે તેના માટે ફરજિયાત છે કે આ આખા મહિનાના રોજા રાખે, અને જો કોઈ બીમાર હોય અથવા મુસાફરીમાં હોય તો તે બીજા દિવસોમાં રોઝાની સંખ્યા પૂરી કરે. અલ્લાહ તમારા માટે સરળતા કરવા માંગે છે, સખ્તાઈ કરવા નથી માંગતો. એટલા માટે આ પદ્ધતિ તમને બતાવવામાં આવી રહી છે જેથી તમે રોઝાની સંખ્યા પૂરી કરી શકો, અને જે માર્ગદર્શનથી અલ્લાહે તમને નવાજ્યા છે તેના માટે અલ્લાહની મહિમાની અભિવ્યક્તિ અને એકરાર કરો અને આભારી બનો. અને હે નબી, મારા બંદાઓ જો તમને મારા વિશે પૂછે તો તેમને જણાવી દો કે હું તેમની નજીક જ છું. પોકારનાર જ્યારે મને પોકારે છે હું તેની પોકાર સાંભળું છું અને જવાબ આપું છું. આથી તેઓ મારા આમંત્રણને સ્વીકારે અને મારી ઉપર ઈમાન લાવે. આ વાત તમે તેમને સંભળાવી દો, કદાચ તેઓ સાચો માર્ગ પ્રાપ્ત કરી લે. صيام الرفث إلى نسائكم هن لباس لكم وأنتم لباس لهم علم الله أنكم كنتم تختانون أنفسكم فتاب عليكم وعفى عنكم وكلوا واشربوا حتى يتبين لكم الخيط الأبيض من الخيط الأسود. كذلك يبين الله آياته للناس لعلهم يتقون. તમારા માટે રોજાની રાતોમાં પોતાની પત્નીઓ પાસે જવાની પરવાનગી આપી દેવામાં આવી છે. તેઓ તમારા માટે પોશાક છે અને તમે એમના માટે. અલ્લાહને ખબર પડી ગઈ કે તમે છાની રીતે પોતાની જાત સાથે અપ્રમાણિકતા કરી રહ્યા હતા, પરંતુ તેણે તમારો ગુનો માફ કરી દીધો અને તમારી સાથે દરગુજર કરી. હવે તમે તમારી પત્નીઓ સાથે સહવાસ કરો અને જે સુખ અલ્લાહે તમારા માટે યોગ્ય ઠેરવી દીધું છે તે ભોગો. ઉપરાંત રાત્રિ દરમિયાન ખાઓ પીઓ અહીં સુધી કે તમને રાતના અંધકારની ધારીમાંથી પ્રભાતની સફેદીની ધાર સ્પષ્ટ દેખાઈ આવે. ત્યારે આ બધા કામો છોડી દઈ રાત સુધી પોતાનો રોજો પૂરો કરો, અને જ્યારે તમે મસ્જિદોમાં એતિકાફમાં હોવ તો પત્નીઓ સાથે સહવાસ ન કરો. આ અલ્લાહની ઠરાવેલી મર્યાદાઓ છે, એમની નજીક ન ફરકશો. આવી રીતે અલ્લાહ પોતાના આદેશો લોકો માટે ખુલાસાવાર વર્ણવે છે. આશા છે કે તેઓ ખોટા કાર્ય કરવાથી બચશે. અને તમે લોકો અંદરો અંદર એકબીજાની સંપત્તિ ખોટી રીતે પચાવી ન પાડો, અને ન તો ન્યાયકર્તાઓ સમક્ષ તેમને આ હેતુથી રજૂ કરો કે તમને બીજાઓની સંપત્તિનો કોઈ ભાગ ઇરાદાપૂર્વક જુલમી રીતે પચાવી જવાની તક મળી જાય. હે નબી, લોકો તમને ચંદ્રની વધઘટ વિશે પૂછે છે. કહો, આ લોકો માટે તારીખો નક્કી કરવાની અને હજની નિશાનીઓ છે. ઉપરાંત એમને કહો, આ કોઈ સત્કાર્ય નથી કે તમે પોતાના ઘરોમાં પાછળથી પ્રવેશો છો. સત્કાર્ય તો ખરેખર એ છે કે વ્યક્તિ અલ્લાહની નારાજગીથી બચે. તેથી તમે પોતાના ઘરોમાં દરવાજામાંથી જ દાખલ થાઓ. અલબત્ત અલ્લાહથી ડરતા રહો, કદાચ તમને સફળતા નસીબ થાય. وقاتلوا في سبيل الله الذين يقاتلونكم ولا تعتدوا إن الله لا يحب المعتدين. અને તમે અલ્લાહના માર્ગમાં એ લોકો સાથે લડો જેઓ તમારી સાથે લડે છે, પરંતુ અતિરેક ન કરો, કારણ કે અલ્લાહ અતિરેક કરનારાઓને પસંદ કરતો નથી. વકુતુલુહુમ હ حيث ثقفتموهم وأخرجوهم من حيث أخرجوكم والفتنة أشد من القتل ولا تقاتلوهم عند المسجد الحرام حتى يقاتلوكم فيه فإن قاتلوكم فاقتلوهم كذلك جزاء એમની સાથે લડો જ્યાં પણ તમારે એમનો સામનો કરવાનો આવે અને એમને કાઢી મૂકો જ્યાંથી તેમણે તમને કાઢી મૂક્યા છે કારણ કે કતલ જો કે બુરું છે પરંતુ ફિતનો તેના કરતાં પણ વધુ બુરો છે અને મસ્જિદે હરામની પાસે જ્યાં સુધી તેઓ તમારી સાથે લડે નહીં તમે પણ ન લડો પરંતુ જ્યારે તેઓ ત્યાં પણ લડે તો તમે પણ વિના સંકોચે તેમને મારો કારણ કે આવા કાફિરોની આ સજા છે પછી જો તેઓ અટકી જાય તો જાણી લો કે અલ્લાહ ક્ષમા આપનાર અને કૃપાળુ છે તમે તેમની સાથે લડતા રહો અહીં સુધી કે ફિતનો નાબૂદ થઈ જાય અને દીન અલ્લાહ માટે થઈ જાય પછી જો તેઓ અટકી જાય તો સમજી લો કે અત્યાચારીઓ સિવાય અન્ય કોઈની વિરુદ્ધ દુશ્મનાવટ રાખવી યોગ્ય નથી હરામ મહિનાને બદલે હરામ મહિનો જ છે અને સર્વ પ્રતિબંધોનો સમાનપણે આદર થશે એટલા માટે જે તમારી ઉપર આક્રમણ કરે તમે પણ એવી જ રીતે તેની ઉપર આક્રમણ કરો અલબત્ત અલ્લાહથી ડરતા રહો અને એ ધ્યાન રાખો કે અલ્લાહ એ જ લોકોની સાથે છે જેઓ તેની મર્યાદાઓ તોડવાથી બચે છે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો અને પોતાના હાથે પોતાનો વિનાશ ન વહોરો ખૂબીપૂર્વક કામ કરો કારણ કે અલ્લાહ ખૂબીપૂર્વક કાર્ય કરનારાઓને પસંદ કરે છે فَإِنْ અલ્લાહની પ્રસન્નતા માટે જ્યારે હજ અને ઉમરાનો ઈરાદો કરો તો તેને પૂરો કરો, અને જો ક્યાંય ઘેરાઈ જાઓ તો જે કુરબાની સુલભ હોય અલ્લાહની હુજૂરમાં પેશ કરો અને પોતાના માથા ન મૂંડાવો જ્યાં સુધી કુરબાનીનો જાનવર પોતાના સ્થાને પહોંચી ન જાય. પરંતુ જે વ્યક્તિ બીમાર હોય અથવા જેના માથામાં કોઈ તકલીફ હોય અને એ કારણે પોતાનું માથું મૂંડાવી લે તો તે ફિદ્યા એટલે કે બદલામાં રોઝા રાખે અથવા દાન આપે અથવા કુરબાની કરે. પછી જો તમને સલામતી લાગે અને તમે હજ પહેલાં મક્કા પહોંચી જાઓ તો તમારા પૈકી જે વ્યક્તિ હજનો સમય થાય ત્યાં સુધી ઉમરાનો લાભ ઉઠાવે તે પોતાની શક્તિ અનુસાર કુરબાની કરે, અને જો કુરબાની ન કરી શકતી હોય તો 3 રોઝા હજના સમયમાં અને 7 ઘરે પહોંચીને એમ કુલ 10 રોઝા રાખે. આ છૂટ એ લોકો માટે છે જેમના ઘર મસ્જિદે હરામથી નજીક ન હોય. અલ્લાહના આ આદેશોનો ભંગ કરવાથી બચો અને સારી રીતે જાણી લો કે અલ્લાહ સખ્ત સજા આપનાર છે. હજના મહિના સૌ જાણે છે. જે વ્યક્તિ આ ઠરાવેલા મહિનાઓમાં હજનો ઈરાદો કરે તેણે સાવધ રહેવું જોઈએ કે હજના સમય દરમિયાન તેનાથી કોઈ જાતીય કૃત્ય, કોઈ દુષ્કૃત્ય અને કોઈ લડાઈ ઝઘડો ન થાય. અને જે સત્કાર્ય તમે કરશો તે અલ્લાહ જાણે છે. હજની મુસાફરી માટે ભાથું સાથે લઈ જાઓ, અને સૌથી સારું ભાથું પરહેજગારી છે. પછી એ બુદ્ધિમાનો મારી નાફરમાનીથી બચો. واذكروه كما هداكم وإن كنتم અને જો હજની સાથે સાથે તમે પોતાના રબની કૃપા પણ શોધતા રહો તો તેમાં કોઈ વાંધો નથી. પછી જ્યારે અરાફાતથી નીકળો તો મશરે હરામ એટલે મુઝદલફા પાસે થોભી અલ્લાહને યાદ કરો, અને એવી રીતે યાદ કરો જે રીતે તેણે તમને આદેશ આપ્યો છે, નહીં તો આ અગાઉ તમે લોકો ભટકી ગયેલા હતા. પછી જ્યાંથી અન્ય સૌ લોકો પાછા ફરે છે ત્યાંથી તમે પણ પાછા ફરો અને અલ્લાહ પાસે માફી માંગો, બેશક તે ક્ષમા આપનાર અને કૃપાળુ છે. فَمِنَ النَّاسِ مَن يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا وَمَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ. પછી જ્યારે પોતાની હજની વિધિ પૂરી કરી લો ત્યારે જેવી રીતે અગાઉ પોતાના બાપ દાદાઓને યાદ કરતા હતા એવી રીતે હવે અલ્લાહને યાદ કરો, બલકે એનાથી પણ વધુ. પરંતુ અલ્લાહને યાદ કરનારાઓ વચ્ચે પણ ઘણો તફાવત છે. એમના પૈકી કોઈ તો એવો છે જે કહે છે કે હે અમારા રબ, અમને દુનિયામાં જ બધું આપી દે. એવી વ્યક્તિ માટે આખિરતમાં કોઈ હિસ્સો નથી. અને કોઈ કહે છે કે હે અમારા રબ, અમને દુનિયામાં પણ ભલાઈ આપ અને અમને આખિરતમાં પણ ભલાઈ આપ અને આગની સજાથી અમને બચાવો. આવા લોકો પોતાની કમાણી અનુસાર બંને જગ્યાએ હિસ્સો મેળવશે અને અલ્લાહને હિસાબ ચૂકવવામાં કંઈ વાર લાગતી નથી. આ ગણતરીના કેટલાક દિવસો છે જે તમારે અલ્લાહની યાદમાં પસાર કરવા જોઈએ. પછી જો કોઈ ઉતાવળ કરી બે જ દિવસમાં પાછો ફરે તો કોઈ ગુનો નથી, અને જો કોઈ થોડો વધુ સમય રોકાઈ પાછો ફરે તો પણ કોઈ ગુનો નથી. જો તેણે આ દિવસો સંયમપૂર્વક પસાર કર્યા હોય, અલ્લાહની નાફરમાનીથી બચો અને સારી રીતે જાણી લો કે એક દિવસે તેની સમક્ષ તમને હાજર કરવામાં આવશે. મનુષ્ય પૈકી કોઈ તો એવો છે જેની વાતો સાંસારિક જીવનમાં તમને ઘણી મનમોહક લાગે છે અને પોતાના શુભ આશય માટે તે વારંવાર અલ્લાહને સાક્ષી ઠેરવે છે, પરંતુ હકીકતમાં તે સત્યનો કટ્ટર શત્રુ હોય છે. જ્યારે તેને સત્તા મળી જાય છે તો ધરતી ઉપર તેની સમગ્ર દોડધામ એટલા માટે હોય છે કે બગાડ ફેલાવે, ખેતરોનો અને માનવ વંશનો નાશ કરે. જો કે અલ્લાહ જેને તે સાક્ષી ઠેરવતો હતો બગાડને કદાપી પસંદ કરતો નથી. અને જ્યારે તેને કહેવામાં આવે છે કે અલ્લાહથી ડર, ત્યારે પોતાની પ્રતિષ્ઠાનો વિચાર તેને પાપ ઉપર કાયમ રાખે છે. એવી વ્યક્તિ માટે તો માત્ર જહન્નમ જ બસ છે અને તે ઘણું ખરાબ ઠેકાણું છે. બીજી બાજુ મનુષ્યમાંથી કોઈ એવો પણ છે જે અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પોતાના પ્રાણ આપી દે છે, અને એવા બંદાઓ ઉપર અલ્લાહ ઘણો મહેરબાન છે. હે ઈમાન લાવનારાઓ, તમે સંપૂર્ણપણે ઇસ્લામમાં દાખલ થઈ જાઓ અને શૈતાનનું અનુસરણ ન કરો, કારણ કે તે તમારો ખુલ્લો શત્રુ છે. જે સ્પષ્ટ આદેશો તમારી પાસે આવી ગયા છે, જો તેમને મેળવી લીધા પછી પણ તમે ડગી ગયા તો બરાબર જાણી લો કે અલ્લાહ સૌની ઉપર શક્તિશાળી અને ડહાપણ વાળો છે. આ સર્વ શિખામણો અને માર્ગદર્શન પછી પણ લોકો સન્માર્ગ ન અપનાવે તો શું હવે તેઓ આની રાહ જુએ છે કે અલ્લાહ વાદળોના છત્ર હેઠળ ફરિશ્તાઓના રસાલા સાથે પોતે સામે આવી જાય અને ફેંસલો જ કરી દેવામાં આવે? છેવટે દરેક બાબત રજૂ તો અલ્લાહ જ સમક્ષ થવાની છે. Oof. બની ઇસરાયલને પૂછો કેવી કેવી સ્પષ્ટ નિશાનીઓ અમે તેમને દેખાડી છે, અને પછી આ પણ તેમને જ પૂછી લો કે અલ્લાહની દેણગી મેળવ્યા પછી જે લોકો તેને દુર્ભાગ્યથી બદલી નાખે છે તેમને અલ્લાહ કેવી સખત સજા કરે છે. والذين اتقوا فوقهم يوم القيامة والله يرزق من يشاء بغير حساب. જે લોકોએ કુફરનો માર્ગ અપનાવ્યો છે એમના માટે દુનિયાનું જીવન અત્યંત મનમોહક બનાવી દેવામાં આવ્યું છે. આવા લોકો ઈમાનનો રાહ અપનાવનારાઓની ઠેકડી ઉડાવે છે, પરંતુ કયામતના દિવસે સંયમી લોકો જ તેમની સરખામણીમાં ઉચ્ચ સ્થાને હશે. રહી દુનિયાની રોજી, તો અલ્લાહને અખત્યાર છે જેને ચાહે બેહિસાબ આપે. આરંભમાં સૌ લોકો એક જ માર્ગ ઉપર હતા, પછી આ સ્થિતિ બાકી રહી નહીં અને મતભેદ ઉભા થયા. ત્યારે અલ્લાહે નબી મોકલ્યા જે સદાચાર માટે ખુશખબર આપનારા અને દુરાચારના પરિણામોથી ડરાવનારા હતા, અને તેમની સાથે સત્ય ગ્રંથ ઉતાર્યો જેથી સત્ય વિશે લોકો વચ્ચે જે મતભેદો ઊભા થયા હતા તેમનો નિર્ણય કરે. અને આ મતભેદો ઊભા થવાનું કારણ એ ન હતું કે આરંભમાં લોકોને સત્ય બતાવવામાં આવ્યું ન હતું. નહીં, મતભેદ એ લોકોએ કર્યો જેમને સત્યનું જ્ઞાન આપી દેવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટ આદેશો મેળવી લીધા પછી માત્ર એટલા માટે સત્યને તેજી વિવિધ પદ્ધતિઓ ઉપજાવી કાઢી, કારણ કે તેઓ આપસમાં અત્યાચાર કરવા માંગતા હતા. પછી જે લોકો નબીઓ ઉપર ઈમાન લઈ આવ્યા તેમને અલ્લાહે પોતાના હુકમથી તે સત્યનો માર્ગ દેખાડી દીધો જેમાં લોકોએ મતભેદ કર્યો હતો. અલ્લાહ જેને ઈચ્છે છે સીધો માર્ગ દેખાડી દે છે. خلوا من قبلكم مستهم البأساء والضراء وزلزلوا حتى يقول الرسول والذين પછી શું તમે લોકોએ એમ સમજી લીધું છે કે આમ જ તમને જન્નતમાં પ્રવેશ મળી જશે? જો કે હજુ તમારી ઉપર એ બધું વીત્યું નથી જે તમારી અગાઉ ઈમાન લાવનારાઓ ઉપર વીતી ચૂક્યું છે. તેમની ઉપર મુસીબતો આવી, સંકટ આવ્યા, હચમચાવી નાખવામાં આવ્યા, અહીં સુધી કે તે વખતના રસૂલ અને તેના સાથી ઈમાનવાળાઓ પોકારી ઉઠ્યા કે અલ્લાહની મદદ ક્યારે આવશે. તે વખતે તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે હા, અલ્લાહની મદદ નજીક છે. يسألونك ماذا ينفقون قل ما أنفقتم من خير فللوالدين والأقربين واليتامى والمساكين وابن السبيل وما تفعل من خير فإن الله به عليم. લોકો પૂછે છે અમે શું ખર્ચ કરીએ? જવાબ આપો કે જે કંઈ માલ તમે ખર્ચો તમારા માતા પિતા ઉપર, સગાઓ ઉપર, અનાથો અને મિસ્કીનો અને મુસાફરો ઉપર ખર્ચ કરો, અને જે કંઈ સત્કાર્ય તમે કરશો અલ્લાહ તેનાથી વાકિફ હશે. وَعَسَى أَن تَكْرَهُوا شَيْئًا وَهُوَ خَيْرٌ لَكُمْ وَعَسَى أَن تُحِبُّوا شَيْئًا وَهُوَ شَرٌ لَكُمْ وَاللَّهُ يَعْلَمُ وَأَنْتُمْ. તમને યુદ્ધનો આદેશ આપવામાં આવ્યો છે અને તે તમને નાપસંદ છે. બની શકે છે કે એક વસ્તુ તમને નાપસંદ હોય અને એ જ તમારા માટે વધુ સારી હોય, અને બની શકે કે એક વસ્તુ જે તમને પસંદ હોય અને તે જ તમારા માટે બુરી હોય. અલ્લાહ જાણે છે, તમે નથી જાણતા. شهر الحرام قتال فيه قل قتال فيه كبير وصد عن سبيل الله وكفر أكبر من القتل ولا يزالون يقاتلونكم حتى يردوكم عن دينكم إن استطاعوا ومن يرتد أصحاب النار هم فيها લોકો પૂછે છે કે પ્રતિબંધિત મહિનામાં લડવું કેવું છે? કહો, એમાં લડાઈ કરવી ઘણું ખરાબ છે, પરંતુ અલ્લાહના માર્ગથી લોકોને રોકવા અને અલ્લાહનો ઇનકાર કરવો અને મસ્જિદે હરામનો રસ્તો અલ્લાહવાળાઓ માટે બંધ કરી દેવો અને હરમના રહેવાસીઓને ત્યાંથી કાઢી મૂકવા અલ્લાહની નજીક તેનાથી પણ વધુ સંગીન છે અને ફિતનો રક્તપાત કરતાં પણ વધુ ગંભીર છે. તેઓ તો તમારી સાથે લડતા જ રહેશે, અહીં સુધી કે જો તેમનું ચાલે તો તમારા દીનથી તમને ફેરવી નાખે. અને એ સારી રીતે સમજી લો કે તમારામાંથી જે કોઈ આ દીનથી ફરી જશે અને કુફરની સ્થિતિમાં મૃત્યુ પામશે તેના કર્મ દુનિયા અને આખિરત બંનેમાં વ્યર્થ જશે. આવા સૌ લોકો દોજકી છે અને સદાય દોજકમાં જ રહેશે. આનાથી ઉલટું જે લોકો ઈમાન લાવ્યા છે અને જેમણે અલ્લાહના માર્ગમાં પોતાના ઘરબાર છોડ્યા અને જિહાદ કરી છે તેઓ અલ્લાહની કૃપાની યોગ્ય રીતે અપેક્ષા રાખી શકે છે અને અલ્લાહ તેમની ભૂલોને માફ કરશે અને પોતાની કૃપાથી તેમને નવાજશે. પૂછે છે, દારૂ અને જુગારનો શું હુકમ છે? કહો, આ બંને વસ્તુઓમાં મોટું નુકસાન છે. જોકે આમાં લોકો માટે થોડા ફાયદા પણ છે, પરંતુ તેમનું પાપ તેમના ફાયદા કરતાં ઘણું વધારે છે. પૂછે છે, અમે અલ્લાહના માર્ગમાં શું ખર્ચીએ? કહો, જે કંઈ તમારી જરૂરિયાતથી વધારે છે. આવી રીતે અલ્લાહ તમારા માટે સ્પષ્ટ આદેશો વર્ણવે છે. કદાચ તમે દુનિયા અને આખિરત બંનેનો વિચાર કરો. પૂછે છે, અનાથો સાથે કેવું વર્તન કરવામાં આવે? કહો, જેમાં એમના માટે ભલાઈ હોય તે જ અપનાવવું વધારે સારું છે. જો તમે પોતાનો અને તેમનો ખર્ચ અને રહેવાનું ભેગું કરો તો તેમાં કંઈ વાંધો નથી, અંતે એ તમારા ભાઈઓ જ છે. બુરું કરનારા અને ભલું કરનારા બંનેની સ્થિતિ અલ્લાહ જાણે છે. અલ્લાહ ચાહત તો આ મામલામાં તમને મુશ્કેલીમાં નાખી દેત, પરંતુ તે સર્વસત્તાવાન હોવાની સાથોસાથ ડહાપણવાળો પણ છે. وَلَا أَمَةٌ مُؤْمِنَةٌ أَحَدِكُمْ وَلَا تُنْكِحُوا الْمُشْرِكِينَ حَتَّى يُؤْمِنُوا وَلَعَبْدٌ مُؤْمِنٌ خَيْرٌ مِّن مُشْرِكٍ وَلَوْ أَعْجَبَكُمْ તમે મુશ્રિક સ્ત્રીઓ સાથે કદાપી વિવાહ કરશો નહીં જ્યાં સુધી તેઓ ઈમાન ન લઈ આવે. એક ઈમાનવાળી દાસી મુશ્રિક ખાનદાની સ્ત્રી કરતાં વધુ સારી છે, જો કે તે તમને ખૂબ જ પસંદ હોય. અને પોતાની સ્ત્રીઓના વિવાહ મુશ્રિક પુરુષો સાથે કદાપી કરશો નહીં જ્યાં સુધી તેઓ ઈમાન ન લઈ આવે. એક ઈમાનવાળો દાસ મુશ્રિક ખાનદાન પુરુષ કરતાં વધુ સારો છે, જો કે તે તમને ઘણો પસંદ હોય. આ લોકો તમને આગ તરફ બોલાવે છે અને અલ્લાહ તેના હુકમથી તમને જન્નત અને ક્ષમા તરફ બોલાવે છે, અને તે પોતાના આદેશો સ્પષ્ટપણે લોકો સમક્ષ વર્ણવે છે. આશા છે તેઓ બોધપાઠ ગ્રહણ કરશે. فطهرن فأتوهن من حيث أمركم الله إن الله يحب التوابين ويحب المتطهرين. પૂછે છે, માસિક સ્ત્રાવનો શું હુકમ છે? કહો, તે અસ્વસ્થતાની એક સ્થિતિ છે, તેમાં સ્ત્રીઓથી દૂર રહો અને તેમની પાસે ન જાઓ જ્યાં સુધી તેઓ સ્વચ્છ ન થઈ જાય. પછી જ્યારે તેઓ પાક સાફ થઈ જાય ત્યારે તેમની પાસે જાઓ, એવી રીતે જેવી રીતે અલ્લાહે તમને હુકમ આપ્યો છે. અલ્લાહ એ લોકોને પસંદ કરે છે જેઓ પાપ કરવાથી બચે અને સ્વચ્છતા અપનાવે. اتقوا الله واعلموا أنكم ملاقوه وبشر المؤمنين. તમારી સ્ત્રીઓ તમારા માટે ખેતી છે, તમને અધિકાર છે જેવી રીતે ચાહો પોતાની ખેતીમાં જાઓ, પરંતુ પોતાના ભવિષ્યનો વિચાર કરો અને અલ્લાહની નારાજગીથી બચો. બરાબર જાણી લો કે તમારે એક દિવસે તેને મળવાનું છે. અને હે નબી, જે તમારા આદેશોને સ્વીકારી લે તેમને સફળતા અને સૌભાગ્યની ખુશખબર આપી દો. અલ્લાહના નામને એવા સોગંદ લેવા માટે ન વાપરો જેનો આશય સદાચાર અને સંયમ અને લોકોના ભલાઈના કાર્યોથી દૂર રહેવાનો હોય. અલ્લાહ તમારી સર્વ વાતો સાંભળી રહ્યો છે અને બધું જ જાણે છે. જે અર્થવિહીન સોગંદ તમે ઈરાદા વિના ખાઓ છો તે માટે અલ્લાહ પકડતો નથી, પરંતુ જે સોગંદ તમે ખરા દિલથી ખાઓ છો અલ્લાહ તેના માટે જરૂર પકડશે. અલ્લાહ ઘણો માફ કરનાર અને સહનશીલ છે. જે લોકો પોતાની સ્ત્રીઓ સાથે સંબંધ ન રાખવાના સોગંદ ખાઈ બેસે છે એમના માટે 4 મહિનાની મહેતલ છે. જો તેઓ સંબંધ પુનઃ સ્થાપિત કરી લે તો અલ્લાહ ક્ષમા આપનાર અને કૃપાળુ છે. અને જો તેમણે તલાકનો જ નિર્ધાર કરી લીધો હોય તો ધ્યાન રાખે કે અલ્લાહ બધું જ સાંભળે અને જાણે છે. જે સ્ત્રીઓને તલાક આપવામાં આવી હોય તેઓ 3 માસિક ઋતુઓ આવી જાય ત્યાં સુધી પોતાને થોભાવી રાખે, અને તેમના માટે એ ઉચિત નથી કે અલ્લાહે તેમના ગર્ભાશયમાં જે કંઈ બનાવ્યું છે તેને છુપાવે. તેમણે આવું કદાપિ ન કરવું જોઈએ જો તેઓ અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન રાખતી હોય. તેમના પતિઓ સંબંધ સુધારી લેવા માટે તૈયાર હોય તો તેઓ આ ઇદ્દત દરમિયાન તેમને પત્ની તરીકે પાછા રાખી લેવાના હકદાર છે. સ્ત્રીઓ માટે પણ ઉત્તમ પદ્ધતિ અનુસાર એવા જ હક્કો છે જેવા પુરુષોના હક્કો તેમની ઉપર છે. અલબત્ત પુરુષોને તેમની ઉપર એક દરજ્જો પ્રાપ્ત છે, અને સૌની ઉપર અલ્લાહ વર્ચસ્વશાળી શક્તિશાળી અને ડહાપણવાળો મોજૂદ છે. તલાક બે વાર છે, પછી સીધી રીતે સ્ત્રીને રાખી લેવામાં આવે અથવા ભલાઈપૂર્વક તેને છોડી દેવામાં આવે, અને છોડી દેતી વખતે આવું કરવું તમારા માટે ઉચિત નથી કે જે કંઈ તમે તેને આપી ચૂક્યા છો તેમાંથી કેટલું પાછું લઈ લો, સિવાય કે પતિ પત્નીને અલ્લાહની મર્યાદાઓ ઉપર કાયમ ન રહી શકવાનો ભય હોય. એવી સ્થિતિમાં જો તમને એ ભય હોય કે તેઓ બંને અલ્લાહની મર્યાદાઓ ઉપર કાયમ રહેશે નહીં, તો એ બંનેની વચ્ચે આ મામલો કરી લેવામાં હરજ નથી કે સ્ત્રી પોતાના પતિને કંઈક બદલો ચૂકવી દઈ પોતે છૂટી થઈ જાય. આ અલ્લાહે ઠેરવેલી મર્યાદાઓ છે, તેમનું ઉલ્લંઘન ન કરો, અને જે લોકો અલ્લાહની મર્યાદાઓ ઓળંગે તેઓ જ અત્યાચારી છે. પછી જો બે વાર તલાક આપ્યા પછી પતિએ સ્ત્રીને ત્રીજી વાર તલાક આપી દીધી, તો તે સ્ત્રી પછી તેના માટે હલાલ રહેશે નહીં, સિવાય કે તેનો નિકાહ એટલે કે વિવાહ કોઈ બીજા પુરુષ સાથે થાય અને તે તેને તલાક આપી દે. ત્યારે જો પહેલો પતિ અને આ સ્ત્રી બંને એમ વિચારે કે અલ્લાહના કાનૂન ઉપર કાયમ રહેશે, તો તેમના એકબીજા સાથે ફરી મળી જવામાં કોઈ હરજ નથી. આ અલ્લાહે ઠેરવેલી મર્યાદાઓ છે જે તે એ લોકોના માર્ગદર્શન માટે સ્પષ્ટ કરી રહ્યો છે જેઓ આ મર્યાદાઓનો ભંગ કરવાનો પરિણામ જાણે છે. અને જ્યારે તમે સ્ત્રીઓને તલાક આપી દો અને તેમનો ઇદ્દતનો સમય પૂરો થવા આવે ત્યારે ભલી રીતે તેમને રાખી લો અથવા ભલી રીતે તેમને છોડી દો, માત્ર હેરાન કરવા ખાતર તેમને ન રોકી રાખતા, કારણ કે તે અત્યાચાર થશે અને જે આવું કરશે તે હકીકતમાં પોતાની જ ઉપર અત્યાચાર કરશે. અલ્લાહની આયતોની મજાક ન બનાવો, એ ભૂલી ન જાઓ કે અલ્લાહે કઈ મહાન કૃપાથી તમને નવાજ્યા છે. એ તમને શિખામણ આપે છે કે જે ગ્રંથ અને ડહાપણ એણે તમારી ઉપર ઉતાર્યા છે તેમનો આદર જાળવો, અલ્લાહથી ડરો અને બરાબર જાણી લો કે અલ્લાહને દરેક વાતની ખબર છે. જ્યારે તમે તમારી સ્ત્રીઓને તલાક આપી દો અને તેઓ તેમનો ઇદ્દતનો સમય પૂરો કરી લે તો એમાં દખલ ન કરો કે તેઓ સૂચિત પુરુષો સાથે વિવાહ કરી લે. જ્યારે તેઓ ભલી રીતે એકબીજા સાથે વિવાહ કરવા માટે રાજી હોય તમને શિખામણ આપવામાં આવે છે કે આવું કૃત્ય કદાપી ન કરશો. જો તમે અલ્લાહ અને અંતિમ દિવસમાં ઈમાન ધરાવતા હોવ, તમારા માટે શિષ્ટ અને શુદ્ધ પદ્ધતિ આ જ છે કે તમે એનાથી દૂર રહો. અલ્લાહ જાણે છે, તમે નથી જાણતા. જે પિતાઓ ઈચ્છતા હોય કે તેમના બાળકો પૂરા સમય માટે ધાવણ લે, તો માતાઓ પોતાના બાળકોને પૂરા 2 વર્ષ ધવડાવે. આ સ્થિતિમાં પિતાએ ભલી રીતે તેમને ખોરાકી પોશાકી આપવી પડશે, પરંતુ કોઈની ઉપર તેની શક્તિથી વધુ બોજો ન નાખવો જોઈએ. ન તો માતાને એ કારણે તકલીફમાં મૂકવામાં આવે કે બાળક તેનું છે, અને ન તો પિતાને આ કારણે તકલીફ આપવામાં આવે કે બાળક તેનું છે. ધવડાવનારીનો આ હક જેવો બાળકના પિતા ઉપર છે એવો જ તેના વારસદારો ઉપર પણ છે. પરંતુ જો બંને પક્ષો પરસ્પર સંમતિ અને સલાહથી ધાવણ છોડાવવા ઈચ્છે તો તેમ કરવામાં કોઈ હરજ નથી. અને જો તમારો વિચાર તમારા બાળકોને કોઈ બીજી સ્ત્રી પાસે ધવડાવવાનો હોય તો તેમાં પણ કોઈ હરજ નથી, એ શરતે કે આનું જે કંઈ વળતર નક્કી કરો તે ભલી રીતે ચૂકવો. અલ્લાહથી ડરો અને જાણી લો કે જે કંઈ તમે કરો છો બધું અલ્લાહની નજરમાં છે. يتربصن بأنفسهن أربعة أشهر وعشرا فإذا بلغن أجلهن فلا جناح عليكم فيما فعلن في والله بما تعملون خبير. તમારામાંથી જે લોકો મૃત્યુ પામે તેમની પાછળ જો તેમની પત્નીઓ હયાત હોય તો તેઓ પોતાને 4 મહિના અને 10 દિવસ રોકી રાખે. પછી જ્યારે તેમનો ઇદ્દતનો સમય પૂરો થઈ જાય ત્યારે તેમને અધિકાર છે પોતાના માટે ભલી પદ્ધતિ પ્રમાણે જે ઈચ્છે કરે. તમારી ઉપર આની કોઈ જવાબદારી નથી. અલ્લાહ તમારા સૌના કર્મોથી વાકેફ છે. ઇદ્દતના સમયમાં તમે ચાહો તો તે વિધવા સ્ત્રીઓ માટે માંગો મોકલવાનો ઈરાદો પરોક્ષ રીતે જાહેર કરી દો અથવા દિલમાં છુપાવી રાખો. બંને સ્થિતિમાં કોઈ હરજ નથી. અલ્લાહ જાણે છે કે તેમનો વિચાર તો તમારા દિલમાં આવશે જ, પરંતુ ગુપ્ત કોલ કરાર ન કરશો. જો કોઈ વાત કરવી હોય તો ભલી પદ્ધતિ અનુસાર કરો, અને વિવાહ બાંધવાનો નિર્ણય ત્યાં સુધી ન કરો જ્યાં સુધી ઇદ્દતનો સમય પૂરો ન થઈ જાય. બરાબર સમજી લો કે અલ્લાહ તમારા દિલોની વાત સુધા જાણે છે. આથી તેનાથી ડરો, અને એ પણ જાણી લો કે અલ્લાહ સહનશીલ છે, નાની નાની વાતોને દરગુજર કરે છે. لهن જો તમે તમારી સ્ત્રીઓને એવી હાલતમાં તલાક આપો કે ન તેમને તમે સ્પર્શ કર્યો હોય અને ન તો તેમની મહેર નક્કી કરી હોય તો તેમાં તમારી ઉપર કોઈ ગુનો થતો નથી. આ સ્થિતિમાં એમને કંઈ પણ જરૂર આપવું જોઈએ. સંપન્ન વ્યક્તિ પોતાની શક્તિ મુજબ અને ગરીબ વ્યક્તિ પોતાની શક્તિ મુજબ ભલી રીતે આપે. આ ફરજ છે સત્કર્મીઓ ઉપર. અને જો તમે સ્પર્શ કરતા પહેલા તલાક આપી હોય પરંતુ મહેર નક્કી થઈ ગઈ હોય તો આ સ્થિતિમાં અડધી મહેર આપવી પડશે. એ બીજી વાત છે કે સ્ત્રી નરમાઈ બતાવે અને મહેર ન લે, અથવા તે પુરુષ જેના હાથમાં વિવાહની ગાંઠ છે નરમાઈ બતાવે અને પૂરેપૂરી મહેર આપી દે અને તમે અર્થાત પુરુષો નરમાઈપૂર્વક વર્તો તો તે સંયમ સાથે વધુ સુસંગત છે. આપસના વ્યવહારમાં ઉદારતા દાખવવાનું ન ભૂલો. તમારા કર્મોને અલ્લાહ જોઈ રહ્યો છે. પોતાની નમાઝોની કાળજી રાખો, ખાસ કરીને એ નમાઝની જે નમાઝની તમામ ખૂબીઓ ધરાવતી હોય. અલ્લાહની સમક્ષ એવી રીતે ઉભા રહો જેવી રીતે આજ્ઞાંકિત ગુલામો ઉભા રહે છે. અશાંતિની સ્થિતિ હોય તો ચાહે પગપાળા હોવ ચાહે સવારી ઉપર જે રીતે શક્ય હોય નમાઝ અદા કરો, અને જ્યારે શાંતિ પ્રાપ્ત થાય ત્યારે અલ્લાહને એ રીતે યાદ કરો જે રીતે તેણે તમને શીખવાડ્યું છે, જેનાથી તમે પહેલા અજાણ હતા. તમારા પૈકી જે લોકો મૃત્યુ પામે અને પાછળ પત્નીઓ મૂકી જઈ રહ્યા હોય તેમને જોઈએ કે પોતાની પત્નીઓ માટે વસિયત કરી જાય કે એક વર્ષ સુધી તેમને ભરણ પોષણ આપવામાં આવે અને તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં ન આવે. પછી જો તેઓ પોતે જ નીકળી જાય ત્યારે પોતાની જાત માટે ભલી પદ્ધતિ અનુસાર તેઓ જે કંઈ પણ કરે તેની કોઈ જવાબદારી તમારી ઉપર નથી. અલ્લાહ સૌની ઉપર વર્ચસ્વ ધરાવનાર, શક્તિશાળી અને ડહાપણવાળો છે. આવી જ રીતે જે સ્ત્રીઓને તલાક આપવામાં આવી હોય તેમને પણ યોગ્ય રીતે કંઈ પણ આપી છોડી દેવામાં આવે. આ ફરજ છે સંયમી લોકો ઉપર. આવી રીતે અલ્લાહ તમને પોતાના આદેશો સ્પષ્ટતાપૂર્વક બતાવે છે. આશા છે કે તમે સમજી વિચારીને વર્તશો. તમે એ લોકોની સ્થિતિ વિશે પણ કંઈ વિચાર્યું જેઓ મૃત્યુના ભયથી પોતાના ઘરબાર છોડી નીકળ્યા હતા અને હજારોની સંખ્યામાં હતા? અલ્લાહે તેમને ફરમાવ્યું, મરી જાઓ. પછી તેણે તેમને બીજી વાર સજીવન કર્યા. હકીકત એ છે કે અલ્લાહ મનુષ્ય ઉપર મોટો કૃપા કરનારો છે, પરંતુ ઘણા લોકો આભારી બનતા નથી. મુસલમાનો, અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરો અને બરાબર જાણી લો કે અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે. તમારા પૈકી કોણ છે જે અલ્લાહને સારું કરજ આપે જેથી અલ્લાહ તેને અનેક ગણું વધારીને પરત આપે? ઘટાડવાનું પણ અલ્લાહના હાથમાં છે અને વધારવાનું પણ, અને તેની તરફ તમારે પાછા જવાનું છે. أَلَمْ تَرَ إِلَى الْمَلَإِ مِنْ بَنِي إِسْرَائِيلَ مِنْ بَعْدِ مُوسَى إِذْ قَالُوا لِنَبِيٍّ لَهُمُ ابْعَثْ لَنَا مَلِكًا نقاتل في سبيل الله قال هل عسيتم إن كتب عليكم القتال ألا تقاتلوا قالوا سبيل الله وقد أخرجنا من ديارنا وأبنائنا فلما كتب عليهم القتال تولوا إلا قليلا منهم والله પછી તમે એ મામલા ઉપર પણ વિચાર્યો જે મૂસા પછી બની ઇસરાયલના સરદારો સાથે બન્યો હતો? તેમણે પોતાના નબીને કહ્યું, અમારા માટે એક બાદશાહ નિમી આપો જેથી અમે અલ્લાહના માર્ગમાં લડાઈ કરીએ. નબીએ પૂછ્યું, એવું તો નહીં થાય ને કે તમને લડાઈનો આદેશ આપવામાં આવે અને પછી તમે લડો નહીં? તેઓ કહેવા લાગ્યા, આ કેવી રીતે થઈ શકે છે કે અમે અલ્લાહના માર્ગમાં ન લડીએ? જો કે અમને અમારા ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને અમારા બાળ બચ્ચાને અમારાથી વિખૂટા પાડી દેવામાં આવ્યા છે. પરંતુ જ્યારે તેમને લડાઈનો આદેશ આપવામાં આવ્યો તો એક જૂથ સંખ્યા સિવાય બધા જ પીઠ ફેરવી ગયા, અને અલ્લાહ એમાંના એક એક જાલિમને જાણે છે. طالوت ملكا قالوا أنى يكون له الملك علينا ونحن أحق بالملك منه ولم يؤت سعة من المال તેમના નબીએ તેમને કહ્યું કે અલ્લાહે તાલુતને તમારા માટે બાદશાહ નિમ્યો છે. આ સાંભળીને તેઓ બોલ્યા, અમારી ઉપર બાદશાહ થવાનો તે કેવી રીતે હકદાર થઈ ગયો? તેની સરખામણીમાં બાદશાહીના અમે વધુ હકદાર છીએ, તે તો કોઈ મોટો ધનવાન નથી. નબીએ ઉત્તર આપ્યો, અલ્લાહે તમારી સરખામણીમાં તેને પસંદ કર્યો છે અને તેને બૌદ્ધિક અને શારીરિક બંને પ્રકારની લાયકાતો વિપુલ પ્રમાણમાં બક્ષી છે, અને અલ્લાહને અધિકાર છે કે પોતાનો મુલક જેને ચાહે આપે. અલ્લાહ ઘણી વિશાળતા ધરાવે છે અને સર્વજ્ઞ છે. આની સાથે તેમના નબીએ તેમને એ પણ બતાવ્યું કે અલ્લાહ તરફથી તેના બાદશાહ નિમાયા હોવાની નિશાની એ છે કે તેના જમાનામાં એ પેટી તમને પાછી મળી જશે જેમાં તમારા રબ તરફથી તમારા માટે હૃદયની શાંતિનો સામાન છે, જેમાં મૂસાના કુટુંબી અને હારૂનના કુટુંબીઓએ પાછળ મૂકેલા પવિત્ર અવશેષો છે અને જેને અત્યારે ફરિશ્તાઓએ ઉપાડેલી છે. જો તમે મોમિન હોવ તો આ તમારા માટે મોટી નિશાની છે. પછી જ્યારે તાલુત લશ્કર લઈને નીકળ્યો ત્યારે તેણે કહ્યું, એક નદી ઉપર અલ્લાહ તરફથી તમારી કસોટી થવાની છે. જે તેનું પાણી પીશે તે મારો સાથીદાર નથી. મારો સાથીદાર ફક્ત એ છે જે તેનાથી પ્યાસ ન છીપાવે. એકા ચલ્લું કોઈ પીએ તો પી લે, પરંતુ એક નાના જૂથ સિવાય તેમણે બધાએ જ આ નદીનું પાણી પીધું. પછી જ્યારે તાલુત અને તેના સાથીદાર મુસલમાનો નદી ઓળંગીને આગળ વધ્યા તો તેમણે તાલુતને કહી દીધું કે આજે અમારામાં જાલુત અને તેની સેનાઓનો મુકાબલો કરવાની શક્તિ નથી. પરંતુ જે લોકો એ સમજતા હતા કે એક દિવસે તેમણે અલ્લાહને મળવાનું છે, તેમણે કહ્યું, ઘણીવાર એમ બન્યું છે કે એક નાનું જૂથ અલ્લાહના હુકમથી એક મોટા જૂથ ઉપર વિજયી થયું છે. અલ્લાહ ધીરજ રાખનારાઓનો સાથી છે. અને જ્યારે તેઓ જાલુત અને તેની સેનાઓનો મુકાબલો કરવા નીકળ્યા તો તેમણે દુઆ કરી, હે અમારા રબ, અમારી ઉપર ધૈર્ય ઉતાર, અમારા કદમ જમાવી દે અને અમને આ કાફિર જૂથ ઉપર વિજય આપ. فَضْلٌ عَلَى الْعَالَمِينَ. અંતે અલ્લાહના હુકમથી તેમણે કાફિરોને પરાજય આપ્યો અને દાઉદે જાલૂતને મારી નાખ્યો અને અલ્લાહે તેને રાજ્ય અને ડહાપણથી નવાજ્યો અને જે જે વસ્તુઓનું ઈચ્છ્યું તેને જ્ઞાન આપ્યું. જો આવી રીતે અલ્લાહ મનુષ્યોના એક જૂથને બીજા જૂથ વડે હટાવતો રહ્યો ન હોત તો ધરતીનું તંત્ર બગડી જાત. પરંતુ દુનિયાના લોકો ઉપર અલ્લાહની મોટી કૃપા છે કે તે આવી રીતે બગાડને દૂર કરવાની વ્યવસ્થા કરતો રહે છે. આ અલ્લાહની આયતો છે જે અમે સચ્ચાઈપૂર્વક તમને સંભળાવી રહ્યા છીએ. અને હે મોહમ્મદ, તમે બેશક એ લોકોમાંથી છો જેઓ રસૂલ બનાવીને મોકલવામાં આવ્યા છે.